એનાથી બરોબર સમજ નહીં, જગતવાર શું સમજવું એમ? આત્માના પર્યાય કયો, પછી જ્ઞેય જ્ઞાકાર થાય અને સતત પાછા બદલાતા રહે, આનાથી સમજવું શું? આત્મા આત્માના પર્યાય જ્ઞેય જ્ઞાકાર પરિણમે, સતત બદલાતા રહે. હવે એનું બધું થોડવાર કેવી રીતે સમજવું? આત્મા લાઈટ છે ને, એવું આત્મા પ્રકાશ સ્વભાવના છે. કેવો છે? પ્રકાશ સ્વભાવના. હવે એના સાથે આવું એક નારિયેળ ધરીએ તો પ્રકાશ શું કરે? આ પ્રકાશ નેયાકાર નહીં થઈ શકે. આ નારિયેળ છે કે નહીં? પણ આ પ્રકાશ નેયાકાર થઈ શકે નહીં. શું કારણ છે? નહીં શકે. આ જ્ઞેય છે એનો આકાર આકાર આ પ્રકાશ થઈ શકે નહીં. એનું શું કારણ? મને તો આ જે આવરણ છે એ આવરણ પ્રકાશક નથી ને, એટલે આવરણ બધા અટકે છે ને. ના, આ જે ભૌગોલિક પ્રકાશ છે ને, બાહ્ય પ્રકાશ, જે ભૌતિક પ્રકાશ, તેને જ્ઞેય જ્ઞાકાર રૂપે નહીં જોઈ શકે. તો કારણ બીજી બાજુ પોતે એ જે બાજુ હોય ને, સાંઈ બાજુ અંધારું હોય અને પેલો આત્માનો પ્રકાશ કશું બાકી ના હોય. મેં પ્રકાશિત કરે, મેં આ કાર થઈ જાય. નારિયેળ હોય તો નારિયેળ જેવું થઈ જાય, કેરી હોય કેરી જેવું થઈ જાય, જમૂડ હોય જમૂડ જેવું થઈ જાય, પાંદડું હોય તો પાંદડા જેવું આ કામ થઈ જાય. કોઈ બાકી ના રહે આપણે, એને ભય ના પડે. અને મને તો શું થાય? એ આત્માનો પ્રકાશ એવો છે. એનો આશય એ કે આપણે અહીંયા આગળ આ નારિયેળને જોયું, હવે એ આ પ્રકાશ નારિયેળને પ્રકાશિત કરે છે અને આપણે આ જ્ઞાન પ્રકાશથી નારિયેળને જોઈએ છીએ. નિયાકારે જ્યારે પરિણામો પામે છે આપણો જ્ઞાન પ્રકાશ, ત્યારે જોવાય છે. આપણા ભૌગોલિક જ્ઞાન જે જોઈએ છે ને, વાંધો દે છે ને, એ વસ્તુ જો એની પાસે પાછળ પર નહીં દેખાતો, નથી દેખાતો. જ્યારે આ તો આપણે આમ આખા ખ્યાલ આવી જાય કે નારિયેળ એટલે જ્ઞાન પ્રકાર છે ને, બધા ભાગ એક બે છે ને, તેવા આકારે પોતે થઈ જાય જોડે. આના પ્રતિ એવું સમજી શકાય કે બુદ્ધિ જોવાને સમજવાનું કામ કરે છે? પણ બુદ્ધિ માં છે તે એક ભાગ ધંપેલો રહે. હવે બુદ્ધિ છે એક વસ્તુ જોઈ, એક વસ્તુ પસંદ કે વ્યક્તિ, અને અમે જ્ઞાનથી જોયું, તે આત્માના જ્ઞાનથી અમે જોયું, તો અમને ખબર ક્યાંથી પડે કે આત્માના જ્ઞાનથી દેખાયું અમને, અને બુદ્ધિના જ્ઞાન લગીને અમે આ પહોંચ્યા અને આત્માની બેટરી લાગી, એ અમને ખ્યાલ કેવી રીતે આવે કે આત્માનો પ્રકાશ છે? અમે શુદ્ધાત્માથી એવું કહીને કોઈ વ્યક્તિ કે પ્રસંગને જોવાનો પ્રયત્ન કરીએ તો પછી અમને ખબર કેવી રીતે પડે કે આત્માના જ્ઞાનથી આ ચારે બધું ઇમોશનલ ન કરે તો? જે જોવામાં ઇમોશનલ ન થાય તો એ આત્માનો પ્રકાશ છે, જે જોવામાં ઇમોશનલ થાય એ બુદ્ધિનો પ્રકાશ છે. બધા હવાના પર કરે છે, હે ભગવાન દાદાજી બધા કરે. મારા મન અંધાય એટલે હું જાણું કે કેવી રીતે અંધાય છે, આત્માનો પ્રકાશ અમારે બધા કેવી રીતે અમારો એનું લેવલ કેવી રીતે વધે કે આત્માના પ્રકાશથી તમે જોઈ જોઈ શકો? ઇમોશનલ ના થાય. તમે ટેસ્ટ બતાવ્યા, સ્થિર ઇમોશનલ લઈને અમારી જાતને જોવાની તે કઈ એના માટેનો એક્ઝેક્ટ પુરુષાર્થ કયો? તમારે આ બટન દબાવવાનું શુદ્ધ ઉપયોગી બટન દબાવો તો તે એક્ઝેક્ટ જ્ઞાન પ્રકાશ થાય. શુદ્ધ ઉપયોગ, હું શુદ્ધ છું, એ શુદ્ધ છે, એ શુદ્ધ છે, તો ગાય ગાય બધા શુદ્ધ ઉપયોગ જ દેખાય, બીજું બધી કશો ના દેખાય. એટલું જ બટન દબાવે તો અમારે એ બટન દાબેલું હોય આખો દાડો, નહીં દાદરને ઊંચી રીત ના કર્યું અમારી પરમેન્ટ સીટ થાય.